હરેક કાર્ય સફળ થયેલા છે. ચંદુભાઈ ગયા ને ત્યાં આનું લગ્ન કરવું થઈ ગયું. હા બરોબર છે. એવા ઘણા કર્યા છે એમને. હા, મને આ બાબત નું યશનામ કર્યું. બરોબર. એટલે દાદા ભગવાન મને આ યશનામ કર્મ પૂરું કરાવડાવે. મારું યશનામ, હા, એને પૂરું કરાવડાવે. એટલે નઈ, આથી તો બહુ ઊંચી બધી બાબત લાવેલા. એટલે તો ઘણા દાખલા આપણે જોયા પણ છે. ઘણા દાખલા જોયા. શાસ્ત્ર સમજતો હોય તો યશનામ કર્મ એક નામ કર્મ છે. પેલા લંડન વાળા ધર્મિષ્ઠા બેન ને કેટલો મોટો અનુભવ છે. હા, ધર્મિષ્ઠા બેન ને પોસ્ટ ઓફિસ નું ધર્મિષ્ઠા બેન આપી ગયા. પેલા લોકો વિચારું બેઠા પેલા દોડ્યા ભયંકર લૂંટમાં ચડાયેલી. અને આ ગઈ એટલે એની થોડી એક એને બેને બાંધી દીધા. બને બાંધી દીધા. બાંધી દીધા. અને કે ત્યાં સ્કૂચી આપ કે છે. ચાવી આપ. દાદા ભગવાન જે કરે ખરું એમ કરીને બેસી પેલી બાજુ જવાન 30 વર્ષની છોકરી. પણ કે મને કોઈ જાતનો કોઈ ભય નહીં, કશું જ નહીં. અને દાદા મને હાજર થયા. મને દાદા નો સાક્ષાત્કાર થયો. દાદા હાજર થયા પેલા. અહીંયા આવીને મને કે આખી દુનિયામાં કોઈ સાક્ષાત્કાર થવાનો છે. પણ મને જાતે રૂબરૂ જોયા કે દાદા નો સાક્ષાત્કાર થઈ ગયો. અને તે કેવાય કે ત્યાં ને પછી કે દાદા ની બે આંખો માંથી લાઈટ મારી આંખ માં આવે. તે કેટલો ટાઈમ થયો મને ખબર નહીં. આખી જગત વિસ્મૃત. પણ છતાં એમ હું ક્યાં છું શું છે બધું મને ખબર. હું બેભાન નહીં. અને થોડી વાર પછી પેલા લોકો આવીને કે છે કે આ ચાવી લાગતી નથી કે છે. બીજી ચાવી લાય તળ એટલે પેલી આંખ ખોલી તો કે જે લાઈટ દાદા નું આંખ માંથી મારા આંખમાં હતું તું એ જ લાઈટ મેં એની આંખ માં જતા જોયું. ગભરાઈ ગયા. એને બુકાની ખાલી બે આંખો જ દેખાય. અને એકદમ કે છે કે ખબર નહીં એનામાં બહુ ચેન્જ થઈ ગયો. પેલે પેલી વખતે જો ભાઈ ટાઈમ લોક છે મારી પાસે કશું છે નહીં. હું તો કશું જાણતી નથી. આ જે છે આ જ છે. જે જે કે છે હું કહેતી ગઈ એ બધું એક્સેપ્ટ કરતો ગયો. એ વખતે 10 લાખ પાઉન્ડ પડ્યા હતા. 10 લાખ પાઉન્ડ. 10 લાખ પાઉન્ડ ની મતા પોસ્ટ માં તો બધા મૂકે ને. અને 8-10 હજાર પાઉન્ડ તો કે છે ડ્રોવર આમ ખોલે ને જ બહાર પડેલા. તો કે હું કશું જ નથી મળ્યું. 125 ગયા. નહીં મૂકીને જતા રહ્યા. ભગવાન કામ છે તે બહુ સરળ કામ છે. યશનામ કર્મ મને મળે છે. હા, યશનામ કર્મ જજ જોઈતો નહીં. જશ તો મારું યશનામ કર્મ તો મારું દાદા ભગવાન જોઈતો નથી. રાજા ભગવાન ને તો છે ને યશ એને તો નિર્લેપ છે. નામ કરે એ આઠ કર્મ હોય જ નહીં. હા, એને તો કર્મ હોય નહીં. આઠ કર્મ બધા મારા. હા, એ તો આપ નારાયણ દર્શનારાયણ મોહની અંતરાય નામ ગોત્ર વેદની બધું બધું બધા પાસે મારા. એટલે કોના દાદા? મારા એટલે કોના? આ જ્ઞાની પુરુષ ના. હા, જ્ઞાની પુરુષ. પણ ચમત્કાર નથી યાર. તમારા જ્યાં ભણેલા મને આ શું કે કાલે બપોરે 3:30 વાગે તમે આયા અને 4:30 વાગે સુધી મારે બેઠા. જે વાતચીત કરી છે ને એ બધી નોંધી લીધી છે. આ વાત ખરી છે કે છે? ખરી છે. શું કહ્યું? એટલે ભરે દાદા વાતચીત તો કરેલ ભરે દાદા. આવું જાણ તો હું નથી ગયો તો આગળ. પણ દાદા ભગવાન કઈ જાય છે વાત ચોક્કસ. અને નાની પુરુષ જાણતા નથી એ ચોક્કસ. હું જાણતો નથી એ ચોક્કસ. અને એ ફરે છે એ ચોક્કસ. એ જાણું છું. અમેરિકા આખી રાત ફર્યા. અને તો અમેરિકા વાળા કે છે આજે આજે મને 3 વખત દીદી કરાવી ગયા છે, એવું કે છે કરાયું ફોરે આવે છે કે આ દાદા ભગવાન આવીને 3 વખત દીદી કરાવી ગયા રાતે. બ્રેવ લેડી કરી સ્વીકારતો નથી. આપને સ્વીકારો જેને જ્ઞાન લીધું હોય ત્યારે દાદા ભગવાન બોલો સવાર માં ડાક્ટર કે આ દર્દી લોકો ફેરફાર કેમ કરી થયો એમને નોટ કરી એમને એક આપડે એક મહાત્મા છે તેને સાસુ ને એક મહાત્મા છે આપડો હિન્દી છે એની સાસુ ને એ લોકો રજા આપી કે હવે આ બે દિવસ માં એટલે પછી એના એ મારા મને એમ થયું કે દાદા છે તો એને મારા સાસુ નું દર્શન કરાવી દેવું પછી ફેરી જવું. એટલે મને આ ઇન્કમ કે મારા સાસુ છે ને એમને દર્શન કરવા પાય તો બહુ સારી વાત છે. અને તો ચાલો હું આવું એટલે હું ત્યાં ગયો 8 વાગે. દાદા ભગવાન આયા ભગવાન મનમાં એ 4 વર્ષ પછી જી ડોક્ટર નોંધે કરી દાદા ભગવાન કોઈ આયા નથી કરી કરી ગયા કશું કર્યું નથી. અમદાવાદ થી એને દાદા ભગવાન થી આટલા કેસ માં ફેરફાર થઈ ગયો છે એ હોસ્પિટલ વાળા નોંધ કરી. ચમત્કાર જેવું છે ચમત્કાર જો કઈ હશો તો બધા બાવા નો ચમત્કાર સારું રહેશે. એટલે હું એ ચમત્કાર તોડવા માટે આવ્યો છું. ખાલી રીતે છે જ નહીં, હકીકત વાર્ષિક એવું છે જ નહીં. જે યશનામ કર્મ હોય ને એ તો દશરે મળે દશનામ કર્મ હોય જે કઈ કઈ સંત થયો હોય થોડો દશનામ તો કર્મ હોય. શું કહ્યું? હા દશનામ કર્મ મોટું. મને તો સંસારી માં જ જશે તો આમ તો આખા આવી છે પેલો તમને મારે ઘેર રૂપિયો ના આવે પછી. હા બધા ના આપણી પાસે જ છે ને? ના એમ નહી, હા મારા થી હું કોને હાથ રૂપિયા ના હરાવી જરૂરિયાત નથી હતી તારે આવ્યા નતા. જરૂરિયાત નથી તારે આવવા તૈયાર કે તમે જાઓ એટલે બનતો મારું જરૂર. એટલે આ ચમત્કાર અને લોકો કે પણ જો ચમત્કાર હું કહું કારણ કે પેલા સિલોન વાળા એ બહાર પાડ્યું ધંધેડો બહાર પાડ્યો કે 1 લાખ રૂપિયા આપવા તૈયાર છું કોઈ જે ચમત્કાર કરે તો હું એ મત નો છું કે બધા જે ખોટા ફસાવે છે લોકોને આ લાલચુ લોકોને ફસાવે છે. કોને ફસાવે છે? લાલચુ લોકોને લાભ ઉઠાવે છે. એટલે સુધી આપણા સંતો કે છે કે હું તારું દર્દ હું લઈ લઈશ કે છે. એટલે સંત ને પૂછું છો મારી પાસે. અરે સાહેબ આપને સંદાજવાની શક્તિ છે એવું તમે કહો તમે દર્શન લઈ લેવાના છો જવાની શક્તિ નહી. એવું કોઈ કે છે આ દુનિયા જન્મેલો માણસ કેમ બોલતા નથી? ચમત્કાર ચીજ કરી છે જે માણસ ને સંદાશક્તિ પોતાના હાથમાં નથી, એ ચમત્કાર ચીજ કરી છે. એટલે હું લોકોને હું શીખવું પૂછ્યો કે ચમત્કાર ધંધા ચાલી શક્તિ છે આપણામાં? જો એ કહે તો મારે મંત્ર બોલાવી દે. એક જ મિનિટમાં એ બધાને આભરું આગ્રીમેન્ટ કઈ કે મારી શક્તિ નથી. કૃષ્ણ ભગવાન આમ સુઈ ગયા હતા ને, એ પગ ઉપર પગ થયા સુઈ ગયા હતા, અને પેલાને એમ લાગ્યું કે આને ખાયણું છે. આ બિચારે તીર માર્યું અને તીર વાગ્યું ને મરી ગયા. પાણી પાણી કહેતા કહેતા મરી ગયા. શું કહ્યું? આપડે કઈ સાહેબ ને અત્યારે રોગ નથી, બીજા લઈ લીધો નથી પૂરા હાલ કરે. એટલે મારા પગ નું ફ્રેક્ચર થયું તો અમદાવાદ નું ડીએસપી કે છે, દાદાજી તમે કોનું લાયા? તમે બીએસસી થઈને જરાક વાપરો, કયું કોઈ કોનું લઈ શકે તો પછી લોકો સુખી જવાય. હું ખુલ્લે માટે કઉ છું, આખા વર્લ્ડ નો દુઃખ લેવા માટે કોઈ આપી શકતો શું આપી દે? હું કહું છું તમારા દુઃખો તમારી પાસે સુખો તમારી પાસે દુઃખો મને આપી દે, શીજ આપી દે. આમ તો આપે તેને યાદ ના કરતો, મારી મારી પાસે રહે. તમે યાદ નહીં કરો મૂકવા હું તમે આવી રીતે કાલે હાડા પાંચ વગર તમે પછી મારે હા કેવું પડે કેતા એને સંતોષ ના થાય. શું કહ્યું દાદા? જે સંતો ના જેવાથી તમારો દર્દ નીકળી જાય એવું બને તો પેલા ને યશ નામ કર્મ હશે એવું ને? બને પેલા દર્દ જતું રહે, નિમિત્ત હોય નિમિત્ત લઈ લે છે કે ખોટી લઈ લે છે કે ખોટી ઘણા માણસો ફસે આવીને કે છે દાદાજી આમ ફસે છે મારું મુશ્કેલ થઈ રહ્યો એથી કહ્યું પછી એને છૂટી ગયેલા હશે. શું કહ્યું? માટે કઈ મેં કર્યું ના, હું એમ થયો સ્નાન કરવું હતું મારું. અને હું કરતો હતો દલાલી રાખું ને, ત્યારે ના કર્યું આટલા તારે નીકળી ગયા પછી સફળ થાય છે. એક માસ ને કરોડો સોદો કર્યો, મારે કરોડ રૂપિયાની મિલકત બધી ફસાઈ છે. મારી પાસે આજ મેન્ટેનન્સ થયા નથી ગયા તુરંત. એટલે બધા મને કહે છે આને કઈ વિધિ કરેલો મેન્ટેનન્સ કઈ મિલકત વેચા એને વેચી હતી. પેન્ટેન વસ્તી વેચી હતી, વેચાતી નથી. એ મહિનાની અંદર 70 લાખ ની વેચી. મેં કહ્યું કે હા તે પેલી કેટેગરીમાં વેદાંતિઓનું છે તે કથા કેવડાય ગઈ સત્યનારાયણ. અને પેલી ફેક્ટરીમાં જૈનોનું પૂજા ગણાય છે. અને બે ચાર દુકાન કહી દઉં 70 લાખ જેવું છે ત્યારે પછી મને દાદાજી 30 લાખ ની બાકી જગ્યા 1 કરોડ કરશું. ઊંચી ગયો તો આમાં ભૂલતી આમાં ભગવાન નો ઉપકાર મને તો બહુ થઈ ગયું. મારે અત્યારે કઈ લેવું નથી કહ્યું. તું ભગવાન નો ઉપકાર મને કહો, ભગવાન ના પ્રતાપ હું છૂટ્યો એટલું કહું તો આવે ને. આપણું ના આપવું એટલે એના ફોન ની વાત રૂપિયા તો હેરો હતા ભાઈ ગટરમાં જશે. આવેલો ગટરમાં જાય ને અરે મુંબઈ ગટરમાં આપણે આપવું હેલું જ કહ્યું. અત્યારે બીજો પહેરા આપ્યા છે અત્યારે ઉદાસી બીજા આપ્યા એ હેડી વાત છે. બધા બીજો કોઈ કલર ધારે તો થાય તમને કેમ લાગે? મુશ્કેલ કારણ ગયું એટલું જ આપણું અને કેટલા જ છે તે આ ઓછા બીજું ગટરમાં જતું જ રહે. શું કહ્યું? માટે કાલે ડિસ્કસ કરી હતું, પણ પછી એના ઉપર વધારે જીવન જીવવા માટે ની જરૂરી છે કે જીવન જીવવા માટે શું કરવું, કળા, જીવન જીવવાની કળા. સમજાય નઈ એવું રહસ્ય છે, સમજાય નહી એવું બુદ્ધિ ગમ્ય રહસ્ય નથી, પણ સમજાય નઈ એવું રહસ્ય છે. આ તો ચમત્કાર હું ના કહેવા દઉં, ચમત્કાર કહેશો હું જાદુગર જ રહ્યો. હું તો જ્ઞાન પૂછું કે જાદુગર હતો અને સંદાસ જવાની મારા પણ શક્તિ નથી, એટલે ફાંકી ભાગું છું. એક અહીં કિમરજી આવે છે પાર્લર, એના ફાધર 78 ના હતા. હા બેઠા આટલા બેઠા એના ફાધર કિમરજી, એના ફાધર 78 ના હતા. તે હું ગામમાં, અમારા ગામના હતા. હું ત્યાં આગળ બહાર નીકળ્યો અને એમને દર્શન આપવા જતો હતો એને ઘેર. તો એમને ચીમરી કહ્યું કે આ દાદા દર્શન આપવાના છે, 80 વર્ષના માણસ ને ખીર દઈ. એટલે એ શું કર્યું, ઘરમાંથી બહાર નીકળી અને રોડ ઉપર બેઠા. 80 વર્ષે ઘરમાંથી બહાર નીકળી અને રોડ ઉપર બેઠા. એટલે હું ત્યાં ગયો, તમે પૂછ્યું કે આવું આ રોડ ઉપર બેઠો, સારું દેખાય આ બધું, શું ફાયદો? એક અહીં વહેલા બે મિનિટ દર્શન થાય ને, કે ઘરમાં તો તમે આવો તાર પછી દર્શન થાય ને. શું તમે બા નીચે ધૂળ, ભલે ધૂળ આનંદ અવતાર ધૂમ જ ગયા છે ને અમારા. હવે એક અવતાર તમે મળ્યા છો તો નિવેડો લાવવા દેવાનું કે છે ને. ચાલ તે મેં હસી ખુશી થઈ અને પગમાં છોટી પડ્યા, તે મેં આમ કર્યું ઉપરથી. એટલે ધન છે એમ કહેવા માટે આમ કર્યું. 12 વર્ષથી જબરજસ્ત દુખાવો હતો, બીજું દર્શક પછી એમને શું કર્યું, આખા ગામમાં કરી વળ્યા. દાદા ભગવાને મને 12 વર્ષ નો દુખાવો નતો, આટલી દયા કરી પડે, એક જ ધપ્પો મારતા ની હતા, દુઃખ ખલાસ થઈ ગયું. એટલે ગામના લોકો માં જે 10-25 માણસ હતા ને, સંજય પાડી કે મારે સંદાસ નહીં ઉતરતો, તાર ફાકી લેવી પડે છે. શું કહ્યું? ફાકી લેવી પડે. તો સાહેબ બનકો થયો હોય તો મારે ફાકી લેવી પડે, તમે સમજી જાવ ને. મારે કશું થાય એવું નથી આવતું. વાહ વાહ એની નવી ઘસું તે દેખીને કૂદવું, પછી કોઈ કે ત્યાં થયો સ્વર બકો સાયન્ટિફિક એવિડન્સ છે. એક દાદા ભગવાન કઈક રહસ્ય છે, વાત રહસ્ય ચમત્કાર નથી. એની આ જ્ઞાની પુરુષ ને પણ ખબર પડી, એ વસ્તુ ની જ્ઞાની પુરુષ ને હવે ખબર પડી. એમ ખબર પડી ને પણ ગાયું આવજો અંતર જોવો. એટલે પછી હું અમેરિકા તો ઉઘાડી માં છે, ડાક્ટર ને તમે વિધિ કરાવી છે, 1000 વિધિ થઈ ગયા છે. તમે અમેરિકા ને આવીને વિધિ કરાવી ગયા, હું જાગતો હતો ને. હવે એટલે આપણે નામ જે કઈક છે, નામ જેવું સમજે નામ જેવું. હવે આની જો વિરાટ ના કરે તો બહુ નુકસાન છે, એટલા માટે લોકોને કહ્યું કે આરાધના ના થાય તો કોઈ વાંધો નથી. આના વિરાટ ના હમણાં પડતું આ તમને, કારણ કે 400 વોટ જેમ લખેલો હોય છે ને, ક્યાં વટ લખે છે અહીં અડતો નહીં મારા દેશો. એવું આ હું લોકો લાલ બત્તી ધરું છું કે વિરાટ ના આરાધના ના થાય તો કોઈ ચિંતા નથી. શું કહું, વિરાટ ના ના કરતું આ કામ બહુ આજાય વસ્તુ છે. વિરાધના કરી નિર્બન જાણે બ્રાહ્મણ એમ થઈ ગયું કે આ મહારાજ એ યજમાન છે, એ લોકો બાળવીને બેઠા જાય આપે છે ત્યાં દાદા અને આવવાથી એ લોકો આત્મા સામાન્ય મજબૂત હતો એ આવીને કે છે દાદા ભગવાન આવ્યા છે તે બધા ના જોયા હોય છે આપડે જોઈએ તો ચંપતિ બધાય શું કહ્યું ના માટે તારું શું બગાડ્યું છે દાદા ભગવાન ના બોલી છે અંબાલાલ ગાળો દે છે મેં કહ્યું અંબાલાલ પટેલ ને ગાળો દે દાદા ભગવાન શું સારું ચા સારું એટલે પછી અમે જોયું ગાય માણસે વિધારના બહુ કઈ છે ને એટલે અમે કહ્યું કે તમે ત્યાં આગળ અમે જઈએ છીએ ત્યાં આગળ ગલતેશ્વર જવાના હતા એ તમે જઈએ છીએ હા મારા હું આવું જ કે જાઉ કે એટલે એ હરીફમાં બોલ્યો અમે એને ઉતારવા માટે કે કોઈ પણ રસ્તે સમજાવીને ઉતારી પાડીએ એને કઈક તમારા માટે જોડાઈએ સમજું ને તારે એ મનમાં એને મને એમ કહો હજુ મારે પાણી ગયો છે એટલે કે હા હા આવું જાઉ ગલતી સર આવું જાઉ કે આવ્યો નહીં શું રહ્યું આવ્યો નહીં ત્રણ કલાક માં ત્રણ મહિનામાં રિબન રિબન માસ મરી ગયો એને કઈ હતી બીજા એક જેને કરી હતી ત્યારે મેં કહ્યું કે તું માફી માંગે ના જ મળી બીજા લોકોને કહ્યું હતું તમે વિરાટ ને પરસોરી આરાધના ન થાય ચિંતા ના કરશો આરાધક થવું એ કાયદેસર નથી આ વિરાધના કરનારા અજવણ સાથે કરે બિચારો શું કે જોઈન કરે ફરી તે માફીને માટે લાયક હોવાથી માફી અપાવા ફરી તો માફી કરે નહીં લે નહીં અને પાડો ઉતરતો નહીં હા આ મુશ્કેલીઓ ને બધું ઈલાજ ખોઈ લાવજો મને ઈલાજ વિશું થી તમે ખોઈ લાવજો ઈલાજ ખોઈ લાવજો વિરાટનગર કરે તને શું કરી શું કરવું કોઈ કરતું નથી બનતા એક બે નીકળ્યા છે ત્યાં પંદર વર્ષ માં પાછળથી કરે એ વાત નથી પાછળ તો મોટા માણસ કરે તે પાછળથી કરે એને વાંધો નહીં જવાબદારી તો ખરી જવાબદારી જેવું સામે એ કેતા કેતી કેતી શું કેતા કેતા કેતી અને આ તો હની બાખડી બધી પાછળ તો આપડા સુમંત સાહેબ જે બોલી ગયા રે પાછળ બોલી ગયા બોલી ગયા સુમંત હા હા પણ તે આપડે કહ્યું ને એની સમજણ નો ફેર છે એમને પોતે નથી બોલ્યા કોક ના ચોરો નથી બોલ્યા એ તમે લખાણ કર્યું હતું લખાણ કર્યું તો એની વાત છે લખાણ કર્યું એ તો દાદા એવું એવું બન્યું ને કે મેં આપને પેલો ડ્રાફ્ટ બતાવ્યો હતો અને હું મુંબઈ આવ્યો મેં તો એ ચીમર બેન માફી અપાવવાનો બધા જ પ્રયત્ન કરી ગયા પણ એને રૂબરૂ નહીં કર્યું તો આગળ વળે શું પેપર નું પેપર એ રૂબરૂ ને જેવું કે નિયરલી હા એ પોતાના ફીટ થઈ કર્યું નથી બીજા કોની જોડ થી કર્યું તે નહીં એમને કહ્યું હતું પોતાની પોતાની મારી પાસે બે વખત આવેલા હતા ચોખ્ખા હૃદય થી પોતાની ઈચ્છા થી આવેલા પોતાની ઈચ્છા થી આવેલા અને તે માણસ આવું કઈ એવું માનવું નહીં તો બીજી દબાણ બીજા હા બીજા દબાણ સાધુ આચાર્ય નો હવે બની શકે બાકી એકંદર માં કેવા પડે બે વખત આવેલા પણ મતે જોયું નથી અને ભાવના તો કેમ નહીં હા સારી ભાવના અત્યારે જ્યાં એમને અવતાર છે તો અમારે વિધિ મોકલવાની જ્યાં આવે અમારે નોંધમાં રાખેલા એમની દાદા ભગવાન ને તો કોણ ઢોંકી શકવાનું ભગવાન ની વાણી કા નાની વાણી કેવી રોકું આપતો ઓળખો જ ને હવે આપતી સાથે જ રહ્યા એટલે બધા ઓળખવા રહ્યા ને સાથે ને સાથે ખરા ને સારી નારાયણ ભાઈ બોલાયા તો હા આપડે વ્યવહાર બધવાની આ પાડી વ્યવહાર માં કોણ કોણ આવવાનું હતું કે આપડા ચીફ મિનિસ્ટર આવ્યા હતા એટલે અમે આ પાડી દીધી આવી હતી એમને રાત નું ગોઠવ્યું જોડે આપડે ત્યાં જવાની જરૂર નહી એટલે એમને કઈ ભય લાગે શું કહ્યું ભય લાગે એવું લાગ્યું ભગવાને વિચાર કર્યું હોત તેમ ભય ના ભાઈ મારી તારી કરી એ જ્ઞાની પુરુષ મારી તારી નહી આપણું ઊંચું ના અને નીચું એવું જ્યાં નથી ત્યાં રથ પોતે ભગવાન છે એટલે મંદર ઓળખી આવી રીતે ત્યાં ભગવાન ની વાત છે અને જ્ઞાની પુરુષ વાત છે કેટલીક બાજુ અમે સહમત થઈએ છીએ ભગવાન જેટલું નોબિલિટી આ જ્ઞાન પ્રસંગ હોય છે કેટલીક જગ્યાએ અને કેટલીક જગ્યાએ નોબિલિટી નથી હોતી તે પણ અમે જોયું કારણ કે ચાર માર્ક નાપાસ થયેલા છે એ બાબતની મને મંદિર હજુ પણ દેખાય છે ના ખબર પડે એટલે તમે કેટલા માર્ક નાપાસ થયેલા ચીજ પ્રાપ્ત કરવા માટે તોડ ના એટલે જેને બીજા શબ્દ માં કહ્યું તમે તારે શું કહ્યું તું દેખવા માત્ર નું સુખ છે આ સાંભળવા માત્ર નું સુખ છે દેખવા માત્ર નું સુખ છે ચાખવા માત્ર નું સુખ હોય આ શું કહ્યું ચાખવા એટલે જીભના ચાખવા માટે કરવું પછી અંદર અનુભવ થાય એ નું શું કામ છો એ મને કે સીધ બંધ થાય એનું એ કરી આપું તમને એ બંધ કરી આ વળી વાત શક્તિ જુઓ છ મહિના થી બંધ કરી છ મહિના થી વળી ગઈ બીજા કાગળ તો વાંચ્યા હતી કેમ ના કેમ ના ગુલાબ આવે છે છતાં ગુલાબ ના ફૂલ આવડે આવડે થાય છે એનું કારણ શું ગુલાબ નો દોષ છે બધી માણ શક્તિ છે ના કહીએ આપડે ને તો તમે કેમ કહ્યું નહી કોઈ દાડો આપે પૂછ્યું નતું ને તેને કહ્યું નહીં કે કેમ આગળ નથી હોતું કેમ આગળ નથી હોતું ભૂલ તો તમારે નીકળ્યા એ ભૂલ આવડાવડે હોત તો કે તમારે તો આવડે આવડે ફૂલ નીકળ્યા હવે તો થઈ ગયા બધા હવે મોટા ફૂલ થઈ ગયા એને જોયા ફૂલ પછી આવે તમને એમ લાગે છે કે આ ફૂલ આવડાવ નતો તે આવડે મોટા નીકળ્યા એવું નીકળ્યા ભાઈ ફૂલ નીકળ્યા તમે જોયા હજી નીકળવાની શરૂઆત થઈ છે ગરીબ છે શું છે જાણ્યું, એને હાકર ચાખી. શું કહ્યું? ગુરુ કે છે અમે તમને કહીએ ને તમે કરી લાવો. સર સાહેબ તમારે શું કરવાનું કહો? જો તમારે કશું કરવાનું નહીં, હુકમ જ કરવાનો હોય તો એના કરતા મારી ઘેર મારી વાઇફ નો હુકમ માની એ પુસ્તક માં જઈને કહે. તમે પુસ્તક માં જઈને શાસ્ત્ર માં જઈને કહો, એ પુસ્તક માં જઈને કહે. ગયા છે ને તમે કઈક કરવા લાગો, મારાથી થાય એ તમે કરો, તમારાથી ના થાય એ અમે કરીએ. વેંકટ કરી લો તાર ભાઈ ગુરુ શું કે અમે ક્યાં ના કરીએ તાર કરું જોઈ રહ્યા અમે બધું તાર મારા તમે નો તમારે પણ શું કરાર વળે નહીં ઘણી વાર મારો થાય નહીં એવું કહી દેવું છે ને. દાદા ક્રમિક માં કરવાની જ વાત હોય ત્યાં પછી કરવાનું જ કે ને તો સીધી વાત છે ને, કર્યા વગર કરવાનું કેવું જ જોઈએ ને, કર્યા વગર થાય જ નહીં ને. ક્રમિક માં બધું છે એવું નથી કેતો, ક્રમિક માર્ગ એવું કેતો નથી. ના જાણે અને ક્રમિક માર્ગ ને વગો એ મારી ને એમાં મહાવીર શું કરે? મહાવીર નો દોષ નહીં, મહાવીર નો દોષ ની વાત કહેવાનો અધિકાર જ નથી આવો કે તું આમ કર. એટલે હું કહ્યું હું હાર્યું તારો ક્રોધ થતો રહેશે ને તું મને કોઈ ઉબેડી થાય કઈ જાત માણસ શું કહ્યું તારું થોડી બતાવ. જેનામાં જેટલું છૂટેલું હોય એટલું તમારા પરિણામ પામે. શું કહ્યું? એક એક કોઈ પણ પ્રકારની મુચ્છા જે પુરુષને નથી તેની પાસે બેસો તમારી પૂછા કેમ કરી રહેશે? કોઈ ચીજ ની પૂછા જેને નથી તેની પાસે બેહો તમારે તમારી પૂછા કઢાવી નહીં પડે. જોતી રહેવી જેમ જેમ પરિચય થાય તેમ તેમ જોતી એવું બને છે દાદા, એવું જ બની રહ્યું છે. કોઈ ત્યાગ કરવાનું જયારે બાકી નથી તેની પાસે બધી ચીજ નો ત્યાગ થઈ જાય. કોઈ વસ્તુ એવી નથી જેનો ત્યાગ કરવાનો જયારે બાકી હોય, પણ દેહ નો દેહ જેને ત્યાગ કરેલો છે તો તમારો દેહ પણ ત્યાગ કરી શકશે. આ વાણી નો માલિક થયો નથી, આ વાણી માલિક માલકી વાળી વાણી હંમેશા પોઈઝનસ હોય. શું કહે? માલકી ધરાવનારો અને તું સંદાસ જવાની શક્તિ નથી એ માલકી ધરાવનારો. બધા માલિક આયા છે તે મોડાના હોસ્પિટલ માં ગોબર ચાલે હમણાં મેન્ટલ હોસ્પિટલ કોઈ ગુજરાત મળ્યું નઈ તો ડાયો હોય તો પૂછે ને હોય થાય આખા હોસ્પિટલ માં. મારી વાત સમજવા જો, ભગવાને શું કહ્યું હતા શાસ્ત્ર મૂકીને કે શાસ્ત્રો સ્વાધ્યાય તરીકે હે આચાર્ય તમે વાંચજો. શું કે છે? સ્વાધ્યાય તરીકે. અને સાંભળનારા શ્રોતાજનો સાંભળજો કે તો એ વાંચે ને તમે સાંભળજો. તો એ વાંચે તેની પર ઉલ્લેખ કરે અને કઈ એની પોતાની સમજણથી તે પણ સાંભળજો કે છે. શું કે છે? સાંભળવાનું કહ્યું છે, કરવાનું નથી કહ્યું ભગવાન. શું કહ્યું? શ્રાવક નો અર્થ કરવું એ શ્રાવક નહી, સાંભળવું સાંભળનાર એ શ્રાવક, શ્રવણ કરનાર શ્રાવક. હા, તો આ તો કરવું કરે ત્યાંથી કરવા બેઠા છે ને શ્રાવકો કરવા બેઠા, કરતા કરતા કરતા ખેડૂત થઈ ગયા. શું કરું? આ ના બોલવું જોઈએ છતાં બોલું છું ને, હું જાણું છું ના બોલાય તો કોઈ વિરાટ કોઈ એ નથી કરતો, આ કોઈને નિમિત્તે અપકીર્તિ નથી કરતો. આ જેમ છે તેમ કહું છું, આ કહું છું કે આમ હોવું જોઈએ. શું કહું? કોઈના માટે આક્ષેપ કરતો નથી. મારે તો હોય ની નિંદા હોય ને મારી પાસે તો કોઈ નિંદક થતો હોય તો એને એમ નાખે કે આ આપણો ધંધો ના હોય શું કહે પણ જો સાચું તો તે બાવીરે પણ કહ્યું મહાવીર શું કહેતા હતા મહાવીર શું કહેતા હતા અને તમે સારો કોઈ શ્રવણ કરતા હતા એ સિવાય જ્ઞાન નું કશું જ્ઞાન નું કરવાનું કશું કહ્યું શ્રવણ જ કરજો એટલું જ કહ્યું શ્રવણ કરવાનું શ્રવણ કરીને તમે બોલો એવું જ કહ્યું હતું કરવાનું કશું કહ્યું હતું કરવાનું આ વિજ્ઞાન મહાવીર વિજ્ઞાન શું કે છે કરવું હું કરું છું તું કરું છું તે કરે છે અમારા વિજ્ઞાન માં નથી કે છે શું કે છે અમારા વિજ્ઞાન માં નથી અમારા વિજ્ઞાન માં હું કરું છું તે કરું છું કેવું કરે છે તે નહીં અને આપડી હાથે આપતો અહીં છે કોઈ માણસ એમ કે તમે આજે કહે દાદાજી એક વાક્ય હતી તમે કરજો પછી લાવો એક વાક્ય ના હોય તમે આ કરજો કરવું એ જ ભ્રાંતિ કરવાને માટે અનુબોધ ના કરવી એ તો મોટા મોટી ભ્રાંતિ કહેવાય કહું અનુબોધનારો ભ્રાંતિ વાળો અને કરનારો ભ્રાંતિ વાળો તમે એવું ખ્યાલ છે કરવું એ ભ્રાંતિ મને ખ્યાલ નતો કે છે નથી નતા શું ભાઈ હું કરું ચકટનો ભળ ભ્રાંતિ સૃષ્ટિ મંડાણ છે સર્વ આણી ચરે જોગી જોગેશ્વર ભગત હતા છતાં જ્ઞાન ની વાત એમને કરી હતી બહુ જ્ઞાન ની ઉચિત જ્ઞાન ની વાત અનુભવ કહે ને આનંદ કરતા નો અનુભવ કહે ને પછી એને સમજણ કહીએ ને હું કરું એ જ જ્ઞાનતા ચકડ નો ભાર એમ સાથ શત્રુ મારી ને મિત્ર રાખે માણસ થતો હોય બધા શત્રુ ખલાસ કરી મિત્ર ને રાખે એ બંધુ ને નહી અરે સંદાસવાની હતા જ છે આ લોકો ને હર્ષુદ કરવા માટે બોલ્યો કે સંદાસ કરવાની શક્તિ નથી શું કહ્યું હર્ષુદ એટલા જ માટે કોઈ જાગ્રત બોલ્યા તો કરવું એને જે કોઈ શાંતિ નથી એ કરવાનો જ છે એટલે કરી દીધું લોકો ને જરા તો સમજો કરવું એ શબ્દ શાંતિ છે તો થાય છે તારે ભગવાને કહ્યું કે જ્ઞાન જાણો જે જ્ઞાન જાણ્યું તે જ્ઞાન વર્તન માં આવે કે રહે અને વર્તન માં ના આવ્યું તો એ તમે જ્ઞાન જાણ્યું હું તમને કહું કે ભાઈ આ જયંતિ આ સ્થિતિ માંથી તમે અડશો નહીં આ સ્થિતિ માં છે કે તમારે ચામાં જરા નાખવા માટે પેલું એ છે સાહેબ પોઈઝન હું કઈ જાણતો શું ફાયદા કરે શું નુકસાન કરે મને ખબર જ નથી પોઈઝન એટલે માણસ મરી ગયા શું કહ્યું તો એટલે એને ખબર પડી કે આનાથી મરી જાય એટલે શું દશા થાય છે એને જોયું છે મરેલું માણસ જોયેલું છે નહીં એટલે તમે એને જોડે એડજસ્ટ કરી દો કે આવું થઈ જવાય આ લેવાથી એટલે પછી તમે એ જ્ઞાન મેં તમને કહ્યું કે આ પોઈઝન છે ને આનું આ દશા ઉત્પન્ન થાય છે પરિણામ એટલે તમને ફરી લઈ શકો નહીં જો લીધું તો તમે સમજ્યા નથી એટલે જ્ઞાનનું ફળ જો અથકું ના થાય જ્ઞાનનું ફળ જો વર્તનમાં ના આવે તો જ્ઞાન જ નહીં સમજાવી વાત લાગે છે ને આ કરતા પણ ના જોયું શું બધું કરો કરો કરો, એમાં શું કરો? પાસે ક્યાંય ખરા, તમે ઘણા જઈને મારે ખબર જાણ છે, ઘણું પણ થતું નથી કે આત્મા જેવું બોલે એવો ચિંતે એવો થઈ જાય. શું થઈ જાય? શું બોલે? જાણો છો ઘણું પણ થતું નથી, થતું નથી, થતું નથી. પથ્થર નો અવતાર આવે પોતાની મેળા અવતાર બોલાવે છે કે ભગવાન વાળા છે? ભગવાન અવતાર આપે છે ભગવાન ઘર બોલાવે છે? થતું નથી એ શબ્દ જ બોલાવી, કારણ કે આત્મા જેવું ચિંતે એવું થઈ જાય. કેવું? પણ દાદા, જ્ઞાની પાસે ન જઈએ તો આનો ઉકેલ નથી આવતો. બીજું ધર્માચાર્ય જ્ઞાની પાસે ન જઈએ તો આનો ઉકેલ આવતો નથી. અંધારું થઈ ગયું છે. આ અંધાર નો આવડો ગોળો હોય એની એક એક બધા ની સ્લાઇસ પાડીએ તો એનો એકવીસ સ્લાઇસ અઢાર વાળી આવે ખરી. પછી એવી રીતે સ્લાઇસો પાડવા મળ્યા છે. એટલે શું અંધારા ગુણ છે? આ સ્લાઇસ પાડો છો તમે? કેમ લાગે ડુંગળી ની સ્લાઇસ એનું કશું નીકળે? આટલો ભીડ છે, મારી વાત સમજાય નહીં. એટલે પછી કહે છે કે આ દાદા એવો છે, દાદા ડુંગળી નાખવા મળી છે. પણ ત્યારે અધિકારી છે, કારણ કે લોકો મત એમના તરફ. મારે અત્યારે મત લેવા દેવું કોઈ આપે નહીં. થોડા ઘણા તમે છો ને તે મનમાં ડબા બહાર લોકો જોઈ ગયું છે. અત્યારે ફજે છે દાદા, અહીંયા તો બહુ ડિમાન્ડ આવવા માંડી છે. હા, આપને કેવું હતું કે એ બધું છે તે જ્ઞાની મળ્યા વગર કશું જ થતું નથી. એ કે છે કે એ બધું જે છે ને એ જ્ઞાની મળ્યા વગર કશું સમજણ પડતી નથી. એ જ્ઞાની મળ્યા પછી થતું જ નથી. એના મળ્યા સિવાય આ બધું નીકળતી નૌકા ગણીએ કે તેથી શું કરે બાધા કરે કે ના કરે? કોઈ બાધા કરે કે ના કરે? બાધા નૌકાર સમજીને બોલે તો નૌકાર સમજીને બોલે અને અને ક્વોલિફાઈડ ના હાથે લીધેલો હોવો જોઈએ. શું કહ્યું? ક્વોલિફાઈડ ના હાથે, ગેજેટેડ માણસ ના હાથે. શું કહ્યું? ગેજેટેડ માણસ. નૌકાર ગમે તે માણસ સાધુ પાસે લીધા ઘસારે પણ ચાલે નહીં, ગેજેટેડ માણસ હોવો જોઈએ. બરોબર. એમાં નૌકા બીજા શું આપ્યું? પેલા માથે લખીને આપ્યું ને એમાં શું આપ્યું? ગેજેટેડ માણસ તો તમને શક્તિ એવું આપે જોડે નૌકા સમજવાની, સમજાવે હું પાછા. એટલે તો છે તે ડાક્ટર ને કહે પૂરું થઈ જાય તો વાંધો ના આવે. ક્યાં ગયા ડાક્ટર? એ ગયા લાગે છે. બહુ વખત એટલે જતા રહ્યા. આધ્યાત્મિક સાધના કરતા કરતા ચમત્કાર એ શું ઘટવાની છે? એમનું છે. શું કે છે?